બચાવી શકે ટાઈમ બધો તને હમદર પડી ગયા ખરી ત્યાં ભૂલ થઈ રહી છે પ્રતિથી બેઠી ભૂલ છે ભૂલ છે એવી પ્રતિ મને ભૂલ ની પ્રતિ તો થાય છે પણ ફરીથી પાછી એની ભૂલ થાય છે એ વાંધો નહીં પ્રતિ ભૂલ જ ભૂલ થાય છે ને પ્રતિ ની સાથે ભૂલ થાય છે પ્રતિ તો હોય છે ને પ્રતિ થાય કે આ ખોટું છે તો ફરી થાય બીજી હા પ્રતિ થાય છે કે ભૂલ છે છતાં ફરી ભૂલ થાય છે તો પ્રતિ સાથે ભૂલ થાય કે વાંધો સાચી પ્રતિ નથી કે પાંચ સાચી પ્રતિ હોય તો ભૂલ થતી દેખાય છે ખરેખર ભૂલ થતી નથી ભૂલ થતી દેખાય છે આપણે શું થાય છે ભૂલ થતી દેખાય તું જે ભૂલ ભાગવા કરું છું પ્રતિ થઈ છે છતાં ભૂલ થાય છે એટલે આ ડુંગળીનું એક પડતો જતું છે પણ તને આમ ડુંગળી ડુંગળી દેખાય પડે એટલે કહી શકે આને ભૂલ થાય છે શું થયું એક પ્રતિ છે એટલે પડ જતું રહે પણ તને દેખાય ડુંગળી ને ડુંગળી એટલે તું તને ગયું નહીં યાર ભૂલ થઈ રહી તને સમજ પડે હા ભૂલ એક પડવાની નથી કેટલા પડવાની છે અનેક ના ના કોઈ હજારો પડવાની ભૂલ હોય કોઈ પાંચ જ પડવાની હોય તો પાંચ પડવાની તો પાંચ વખત માં નીકળી જાય પછી એ ભૂલ તો હોય નહીં જેના પડ વધારે હોય ખુલ્લું ચલો એક પડ તો નાશ થાય એક પડ નાશ એટલે ફરી ભૂલ થાય છે પણ એનું પડ નાશ થાય છે માટે મનમાં એમ નહીં રાખવું ચાલુ આપણે પ્રસિદ્ધિ જ ખોટી બેઠી શું તારે હવે શું કહેવું શું કહ્યું એટલે આપણે પ્રસિદ્ધ એટલે ભૂલ નું પડ નાશ થાય એમ એક પડ તો નાશ થાય સાચી પ્રસિદ્ધિ છે એટલે પણ તેથી કરીને બીજા પડ આવે એટલે આપણે ઘણી મારે ભૂલ તો થયા જ કરે છે ના એ ભૂલ થતી નથી એક પડ તો ગયું જ આપણું શું કહ્યું પણ બીજા પડ વધારે છે એટલે વધારે પડવાનું વધારે મહેનત કરવી પડે ને ઓછા પડવાનું ઓછી સમજાય એ વાત છે વધારે પડવાની તું ફરી કાઢું તમારી ખરેખર એસે લખવાનું કે તો આ વધારે પડવાની આ છે ઓછા પડવાની એનાથી ઓછી આ છે એને તું એને માપી લાવું હા હવે ખબર પડે હે ખબર પડે એમ જાણીએ એ છતાં ન ગમતું હોય છતાં થયા કરે એને ઉપર ના લીધું પડો વધારે છે હવે થી સમજ પડી જશે પેલા એવું સમજ નથી પડતી કે આ પડો વધારે છે ને આ ઓછા છે ભૂલી લીધું તું ના ભૂલી ના જાય ના ભૂલાય જાય એમ વધારે કુવે કામના નથી કેવું ડબો ના કુવે તે અમારા કામના નહીં જાગૃતિ ડબ્બા માં જ ગાડી દીધી આસમાં રહેતો નથી શું કહ્યું સંસારમાં જ જાગૃતિ શું કહ્યું કેવું નઈ આ જાગૃતિ રાખી પેલી જાગૃતિ સાથે રાખવાની શું તે ભૂલી જવાય તે વાંધો નહીં કોઈ ફેરો જો બિલકુલ ના ભૂલી જવું તે ગુનો છે અમારા મતે અને વધુ પડતું ભૂલી જવું તે ગુનો છે સાધા શું કહ્યું મારી વાત તમને સમજે ને તમને સમજે સાહેબ ભૂલ ના કરાય એ રેલવે લાઈન બતાવે ના કઈ રેલવે લાઈન બતાવે ભૂલ ના કરાય ભૂલ ના કરાય ત્યાં જાગૃતિ વપરાય શું થયું અમારી રેલવે લાઈન એનો ભૂલ ના કરાય એટલે હું સમજી જવું ભૂલ બિલકુલ ના કરતા હોય ને તો સમજી જવું માણસ બીજામાં વર્ષે છે સંસારમાં ભૂલ હોવી ઘટે પણ તે વધુ પછી તો આપણે કહ્યું વધુ પ્રમાદી છે આ લોકો શું છે પ્રમાદી જાગૃતિ ઓછી છે મન છે અગર તેમની ગોઠવણી નથી રચનાત્મક નથી એટલે એકને કહી દીધું કે તારે આટલું ધ્યાન રાખવાનું તારે આટલું ધ્યાન રહ્યું એ વેચણી ના હોય રચનાત્મક રચનાત્મક એ આ તમારે હાથ દેવાનું એકને કયું શું આપેલું તે ખ્યાલ રહે તમે કહ્યું હું ભાઈ હા એનો કશો આપડે જતી રીતે મારે તો બધું વળવાનું કોઈ ને હું તો આવું પાછું આવે ત્યારે કઉ ભાઈ આ હાથમાં ડબ્બો છે એટલું બોલું કારણ કે અમને ડબ્બા ખોવાય તેની ચિંતા નથી અમને અજાગૃતિ પસંદ ના થાય મારી જોડે રોશન તમારી જાગૃતિ બરોબર નથી તો ક્યારે થશે બીજી કઈ જગ્યાએ અને છતાં જાગૃતિ ના રહેતી હોય ભૂલ થઈ તમને એવું તમને સમજાય તો એ જાગૃતિ છે શું કહ્યું ભૂલ થઈ એ સમજાઈ ગઈ તો એ જાગૃતિ જેવી તેવી નથી શું કહ્યું તમને કેમ લાગે પોટલી મને હાપી ગયા પછી પોટલી પણ લઈ લીધું હતું કાઢ્યું હતું પોટલી હાપી ગયા અને જાગૃતિ પૂર્વક કામ કરવું જોઈએ બસ નફો નુકસાન તમારા આપની વાત નથી તેથી કૃષ્ણ ભગવાન કહ્યું ને એટલું નિષ્કામ કામ કરે નફા નુકસાન ની ચિંતા રહી થયા આમ શું થશે શું નહીં શું ફળ આવશે એ બધું તો છોડી કામ કરી જાય શું કે બરાબર નિષ્કામ નો અર્થ પછી લોકો જુદો કર્યો અહીંથી જવું છે પરદેશ ત્યાં આગળ નિષ્કામ કરવા કરવાનું કહ્યું કે સ્ટીમરમાં જો તારે જવું છે તો સ્ટીમર ડૂબશે એવા વિચાર ના કરીશ કે ડૂબશે એવા વિચાર કરવાના તો સ્ટીમર ના ડૂબે એવું બને ખરું એક્ઝેક્ટ એવું એમ જ હોય ડૂબે બી ખરી એના એમાં એવું હોય તો ડૂબી જાય પણ વિચાર ના કરી તારે જવું છે વિચાર ના કરી એ કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે કે તારે લડવું છે તો કોણ મરી પરિણામ નો વિચાર નથી શું ખોટું કેસ કે ખોટું કેસ હું બોલી નથી ગયો તમે હજુ બોલા છો એ શિકાર નાખો અને શું હકીકત બની તે દિવસ તમે બીજું જોવા માંગો તો જેમ છે તેમ ફિલ્મ કે તમે કબાટ ઉગાડીને આપી દેશે અમે કહેલો પૂછી તમને આપી દે વર્ગ્યા નહીં પછી આપણે ઉભા ને ચલો મારા આવે તારું કહી દઉં કે આવે તો મેં એકરા બંધ પૂછ્યું આપી દઈશ આવે મારા હાથમાં રહ્યું નહીં ચાર ઘોડીઓ છે કે મેં કહ્યું રોકડા પાંચ આપો ને શું ખોટું છે યાર વાહન બધા બુદ્ધિ કોના બાપ ની આપવાનું કહ્યું તો નહીં આપતો એટલે ત્યાં રકત કેટલા હશે હું બોલો ગયેલો મને આપે તેમાં મત નહીં આપે તેમાં આપડે વ્યવસ્થિત માંગવા વાળું ને તો ધીરેથી આપણે ગયું તમે ચાવી રોજ નહી હાલતા આપડે હાથ દાળ વાળું ઘડિયાળ તમે આપું તે સરસ બઉ સુંદર એમ દેખાવ દેખાવ ડિઝાઇન ડિઝાઇન ફર્સ્ટ ક્લાસ કે પછી એક જણા આવી ગયા સાઈ વખત તમારે ઘડિયાળ જોતું પણ મારું ચિત્ત એમાં એમાં ભરી જાય કે છે શું છે પણ તમારે મારે આ ઘડિયાળ લઈ જાઓ તમારે ચિત્ત અમે ભરી જતું એટલે ઘડિયાળ વાળો અમારે ભાગીદાર કર્યો હતો તે ભરી ગયા જતું રહ્યું રોજની ચાવી ચાલવાની આવે જ નહીં હાથ દળે હાથ દળે અમારે ખ્યાલમાં જ ના આવે તે ઘડિયાળમાં કદાચ કોટા હાથા નહીં રહેલા કારણ હાથ દળે ચાવીને હાલે તેનો શું ઉપાય છે એ ના આપણને ના આપું આ ભોળાથી નક્કી કરી ભોળાથી રોજ ઘડિયાને ચાવી આપે અને તારીખ ફાડે એ એમને નહીં તો અમારે તારીખ આવે તારીખે પણ હાથે દાદા તારીખો હતો મેં તપાસ કરી કારણ કે એને જોઈતું છે એટલે ઘડિયાળ લઈ ગયો એને જરૂર છે તેથી લઈ ગયો એ વાત કરી કેટલી લઈ ગયો ને એને આવી કહ્યું શું કહ્યું એને ગયા અંદર ટાળી લઈ ને તો બા તમારો કેવો હતો એ તમને પૂછે મારા કરતા તમે તો નકામા તમે તો નકામા એ ઘર આવું આ દાદા કે મારા કરતા હારો એમના કરતા હારો તારે ધર્મ હારો જશે ને નહી જવર બાય તો એવું હોય કહ્યું કે ઘર મોડો ને તમે વડેલો ને કદાચ હું વડું ને તમે પેલા દુઃખ દીધેલું એમને એમને કશું નીકળવાનું આવ્યું કે મારે મારી ઈચ્છા તેરી કે આ રીતે આ રહેવા દે મારી ઈચ્છા ને કોણ આપે પછી તમે લડ્યા હતા તે દાડે મેં ચીરો કરી ખવડાયો દિવાળી બાને મારી ઈચ્છા એવી કે આની જોડે હારા રે તો સારું કારણ કે પેલું વેર ના રાખે પણ આ વેર રાખ્યું નથી કદાચ મારી ઈચ્છા હતી એ પૂરી થઈ ગઈ શું લખાય તું છે યાર કોઈ તો ગમે નથી કરી પણ નથી રાખ્યું નોબલ બાના જવાનું બધાને હારું મદદ ને ભગવાન થી ગયા ને ભગવાન આવે થયા કઈ ભૂલ્યો તો થઈ છે ને બધું કેટલા વર્ષથી ભૂલતો ના થાય પણ હમણાં થોડા વર્ષથી દયા દેખાય ને થોડા વર્ષથી દયા તો દેખાયા પણ ઘરે ભૂલી ગયા ના ભૂલે છે ભૂલાતે છે તમે ખાનદાર માણસ છો તમે તમે ના કહો પછી હું કહું ના કે પછી છોટા પટલા આવ્યા તો તે દાય શું કહ્યું તમે પાપડી મંગાવી દીધો મેં કહ્યું અમારું ચલણ નથી ટાઈમ કે મને પચે ચુકા કરો કે યાદ આવ્યું તમે આવું બોલો છો કે છે તમને શીખવાડવા માટે બોલું છું તમે ચલણ લાવે ને ઘેર ફોટો લગાવે હું આવું બોલું એમને આવડે ને પછી બોલતા આવું કોઈ બોલે જ નહીં કોઈ બોલે નહીં તમે બધા ચલણ વાળા ગયા એક માણસ હોય છે ચલણ હોય ગયા શું એને કદો ખરું કઈ તમે નહીં ચલણ શું કે લાગી ગયો બોલે નહી હું બોલ્યો તો એમને શું બોલું શું કેવા છે કેવા બહુ સરસ છે એ તમારું ચલણ કામ કામ નથી ચલણ વાળો કોઈ દેખાડશો આમાં? આ તો મગન મનમાં આમ કહી દે ને, શું આગળ રાખી ઝોંકીને આપડે બે રહેતી છે, ઝોંકી આપડે કેટલા ધરાય છે ડબા બબા ફેંકી દીધું, કોણ ના ડબા બધું એ બધું ફેંકા ફેંક ફેંકા ફેંક બ્રાહ્મણ આયા, ભાઈ ભાઈ ભાઈ ભાઈ આ ઈરાબા દેવી જે હતી કોને શીખવ્યું, કોને નાખ્યું ભાઈ આ કચરો, દેવી જે ઈરાબા આવું શીખી લાવ્યો, મોટલું ભગેલું કામ લાગે નઈ, ક્રેક પડી ગઈ મટલા માં, શું કહ્યું? એટલે મેં ઘેર દિન 5-4 રૂપિયા મોકલીશું, ઘેર દિન તો ભાદર દિને, શું કહ્યું? એમ કરીને ફેંકા ફેંક કરી દીધી. એક થોડી પગે લાગવા આવી ને કે પેલા હમાવારા શું કહી રાખેલો અમને, બહુ સારા માણસ, પણ પેલા હમાવારી નહીં ગઈ બાપ, જવાન જવાન જવાન છોડ્યું આવી દર્શન કરે છે, આવું બધી દેખા દેવાય બાપ, આમાં આપણે બિચારો સારા માણસ, અને તેમ પેલું નાખી દીધી, શું કહ્યું કે જે દૂધ નો દૂધક બનાવું તેની મીઠું નાખી એટલે પછી એમને છે બાયડું આમાં ફાવી થોડી ચમકી મીઠું કઈ ના ફપડે, નહીં તો વેસ્ટ થઈ જાય, દૂધક ના થાય તો ચાય ના બને, પછી પૂરું કાઢી આજ ના આમાં વાળા ફરી બોલતા જ ભૂલી ગયા, આ નાખ્યું નાખે જ નહીં એવું કરીએ આજુબાજુ વાળા, હા એ બાપ કશું બોલશે આપડે મથે આવશે, કશું બોલશે આપડે મથે આવશે, આપશે કોઈ કે નહીં, શું કરી મરતા મેં જ નાખ્યો, એ શીખેલો સારા ચડેલો, પછી દબા ઘી ફળા ફળ ફળા મેં પૂછ્યું બા ને તમને છે કે આવું બધું કરતા હતા તમને શું થતું કે મન કશું ના થાય કે છે અંદર ખાને જાણ, પણ પેલા બધા ને અસર થઈ ગઈ, મારે જે કરવી હતી પેલા ને તે આમાં હાથ ના કરે એ થઈ ગઈ, એટલે હવે કે છે કઈક આવું થવાનું થાય ને તો હું તો એ નાખે ના એવું નથી, એવું નથી મોઢે આવે એટલે આવે નાખતો જ ખોબરી ગયો, નાખતો જ ખોબરી. દેવી દેવી રબાને કોણે બગાડ્યો, કોણ મોઈ મોઈ છે, ભાઈ ભાઈ જ્ઞાની પુરુષ ક્રોધ ના થાય, જ્ઞાની પુરુષ ક્રોધ કરે ને બધું ઉડાડી મેળે કરે, કારણ કે અક્રોધી ક્રોધી છે. કેવા છે? અક્રોધી. એ અક્રોધી પણ દેખાય તારા ક્રોધ તો જોતો ખરો, બધું પાછું કરી રહ્યા છે. શું કહ્યું? એ તો પછી ભેગું કરી વાપરી દીધું કે છે, ચા ખોળ બધું પછી વાપરી કાઢ્યું ભેગું કરીને. રોજ પૂછે, રોજ પૂછે શું શાક લાવો, તે અનુકૂળ આવે પછી જયારે ના પૂછે પંદર ના પછી તમારે મને પૂછવાનું શું લાવો, મારે એમ કે ઠીક લાગે, આપડે વ્યવહાર ચાલુ ચાલે, દુકાન હાલ દેખાય ને બહાર જેવા નથી પહેરેલા ને પછી ના પહેર્યા જેવો વ્યવહાર થઈ જાય તે ખોટું દેખાય ને, પહેરેલો વ્યવહાર એવો છે. તમને રીતે શું લાગે? ભલે વરવા થયા પણ પહેરેલો વ્યવહાર તો રહેવો છે ને. હજી રાખો છો ને વ્યવહાર? તમે અમુક ઉંમર થયા પછી બોલીએ છીએ, પહેલા કઈ બોલાવો બોલતો પહેલા શું બોલાવા? ખોટું દેખાય ભાઈ અમને, તું કઈ ગઈ બોલાતી છે બીજા લોકો આવે કે ગોરાંગીરી માં કઈ ગઈ અમે, તમે કહો હું કોની માં કહું, એટલે પેલી કઈ ગઈ એમ કેવું પડે, શું કેવું પડે? તમે ઝકકે નહી ચડે, તમે ઝકકે ચડશો ના, તો સ્વર્ગે ઓ એ સ્વર્ગે ચડશે, તમે સ્વર્ગે નહી ચડો. સ્વર્ગે નહી, અમારો કાકી મોક્ષે જવાનો છે, તે તમને લઈ જશે. બીજે પૂછ્યા મને મળ્યા હતા પણ દાદા તમને મળ્યા છે એટલું તમે કોઈ વિચારી ખરા, ઓછો ભૂલ ના કહેવાય. ભત્રીજા પણ સહન ના થાય ને, કાકો એટલે કાકા ને સિરિયસ થાય, એક બ્લડ ના લોક એમને આવું જોયે ને પછી એના જે પાત્રી બોલે મારે બોલો કોઈ ના ના તમારા ના બોલે બધા જ થયું ને, એટલે હું કહું બરોબર છે. એમ અમને વખાણ બહુ થઈ ગઈ, મારે મારું નહીં વખાણ ના તો ચાલે, અમને વખાણ એ વસ્તુ છે વખાણ જવાનું તો બા તો હા એવી હતા, એ બધા હાથ્યું ઘરે હતી બાના જેવી ખુશી હતી, પછી હવે આપણે બીજું શું હતી, કોઈને વર્યા નથી, કોઈને દુઃખ દીધું નથી, કોઈને આગુ પાછું નહીં કર્યું, જેમાંથી ખાવાનું કરતા બધાને સારી રીતે ખવડાય, પછી ના થયું ત્યારે છોડ્યું, કોઈ મહેમાન બેમાન છોડે નહીં, હતું તો બધી કર્યું શું હોય, પછી થાય નહીં ત્યારે સી રીતે પાડી પાય છે શું તો એ દુઃખ પાવું જેટલા પણ થાય બા જેવા આવું મળ્યા બધા કશું કે કશું કે આપડી આબરૂ જાય કેટલું ખરાબ દેખાય મારે જોયું કશું કે નહી પાછું એવું મારી અને જોઈતી દિશામાં ના થતું હોય તો હું વળું એટલે એ બધું કરી જાય શું કહ્યું દયાવું છો ભાવ વળે એટલે કઈ દિશામાં ફરી જાય કરો જો આપડે ફેરવા હોય તો એટલે હું બનાવટી વળું શું કરું મન ના કે તમારે કશું કેવું નહીં અમને અમને કશું કે છો નહીં એમને કશું પૈસા પૈસા ની લોભ નહીં ને કે છે લોભ તો ખરો હજુ તો એમ હજુ છે હા કોને કરું કોને હાથે તે એમના હાથ લોભ તો કરે જ ને બે હજાર આપે તો સહી કરું કે છે પણ સહી કરી કરી શું લખાયું જોણા ખોરા વકીલ ને વકીલે પૂછ્યું કે કોની મિલકત છે તું કહે નહી એ હવે બદલાવાના છે ના પણ ત્રીજો ભાગ આવવો પડશે એમ કરતા આ મિલકત મારી તમે તો આ તમારી મિલકત તો તમારી વેચી ને પૈસા આલ્યા તમે બારસો તેરસો પૈસા બારસો તેરસો તમે આલ્યા હતા કે છે હા તે જ છે ને શું કરે છે તમે એમને કે છો કે તું તમે ત્રીજો ભાગ માગો કેવાનું આવે ત્રીજો ભાગ તો એનું કેમ નું ચણ થશે મને એ તો ખરું તો ખરું છે કોઈને હાલવા નથી બધું મને આપવાનું તમે તમારું હા એટલે હું તો બે બાજુ તમારે લેવા દેવા ને બોલતો ને એમ પણ શું કહ્યું સારું કે સારું કરતા હું એ દસ વળ્યો કરવું જોઈએ હા કે ચાલો શું કરે એને છોડવાની છે એ તો જૈન ની પેટ વર્ગે વર્ગે એવા છે જૈડું વર્ગે એમ વર્ગી જાય જૈડું આપણે વર્ગી એવું આપડે થોડું દેખાય ખોટું દેખાય કેમ જલ્દી બોલીએ છીએ ના ના પવિત્ર છે, પવિત્ર ભાઈ છે, બીજું બધું ગમે તે છે, ભાઈ પવિત્ર છે, યોગિની દેવી કે છે. શું કહ્યું? યોગિની એટલે જયારે 30 વર્ષની ઉંમર રાણી છે ત્યારે પર પુરુષોમાં દ્રષ્ટિ નહીં કરી. શું કહ્યું? તેથી એમને જયારે કહ્યું હતા સ્વામિનારાયણ જઈને તો આગળ હું કનુભી તો આગળ ખર્ચો શું કરી આવતા હતા મંદિર માં 1500-2000 કરવો હોય એક જ માર જમાડવા જમાડી હતા કઈ ગયા છે પૂર્વન તાર ભાઈ એવા ના તમે અમને તો પડીકામાં ખવડાવવું પડતું બા ને શું કરવાનું કઈ નહીં દીધે તો સારું છે આપડે રાખી રાખવી રાખવી પડે ને કે છે હું આવું નહીં કહી દઉં હવે ખોટું દેખાય બાર બાકી બીજા અવતાર ભગત છે એનો વાતનો માલ એ નહી બગડે એ તો નથી એવી નથી એવો નહી પણ આમ વિછણ જેવો છે એવો નથી પણ આમ વિછણ જેવા છે મારે ડંકે માથું માતા માથું ફાટી જાય એવો કેવું અમારે અમારે ભાઈ ધંધો કહીએ ને એ આવીને ઇન્કમટેક્સ ના ઓફિસર શું થયું એમાંથી આ આઈટમો શું તમને લાભ મળ્યો મામા શું લાભ મળ્યો હા બે શું થયું આપડા ઉપરી કર ને જોઈ નાખો તો ભાઈ આ ઉપરી થઈ બેઠા મોટા બી ઉપરી પણ કરે ને તમે મોટા બેન ને જીલ ને રહીને ભોળા છે ભલા બીજી વાર ની ભાઈ રહી તો ચડી દે હંમેશા પહેલી વાર ની ચડી ના દે બીજી વાર ની તો મને બાય ઉછેરેલો ઉધી રીતે ના ઉછેરે સીધી રીતે ઘી મને મૂકે નઈ મને બઉ ત્રાસ થતું છે મારે કોઈ ઘી છે રાત્રે વિચાર આવે કે આ નથી મતાન ભાભી મળે તેવા મને મળ્યા હતા મળ્યા આ ભાભી મને મોક્ષે લઈ જશે કે હેલ્પ કરશે એનો ઉપયોગ ગુણ માનેલો એમાં તેથી ગુણ માનેલો અને એમને મને કહ્યું બધું તારી તરફ નહીં જોયું મને કોઈ પુરુષ ને મેં છોડ્યો હું છોડ્યો એ નથી અનંત અવતાર માં પણ તમને ના જીતી છે તમને જીતી શકે તમારી વિદ્યા હું શીખી ગયો શું કહ્યું તમારી ચાહેલી વિદ્યા હું શીખી ગયો અને તેનું જગત તો બહુ એકો થઈ પડ્યો કારણ કે બેન બહુ સ્વાનિક અત્યારે અમારું ઘર જ નવું બાંધ્યું છે ને એટલે ભાઈ 5-5 ભેગા ભેગા બેસીને પોતે સત્સંગ કરે બધાને સમજણ કરે ત્યારે કઈ કેવી વાત છે સત્સંગ સમજ પડવો એટલે ખરો આ જ્ઞાને લેવા આવેલો આ જ્ઞાન તમને આપવા જેવું નથી. શું કહે તમે જે બગાડો છો બગાડો. જાગૃતિ બંધ થઈ નહીં છીએ એ બાજુ દ્રષ્ટિ કોઈ નામ ના છે સિંહણ છે એ ભાઈ ભાવ લખે તો ફોન લખે તો લઈ જશે તો વાંધો છે આપડે ઘરનું ગમત છે કે બાલી જો અને હીરાભાઈ આ પાડી હીરાભાઈ લીધે ના પાડતો તમારા લીધે ના પાડતો હતો કઈ લઈ જવાના છે હું કઈ લઈ જવાની આ વાણી આપી કોઈ નાખે લઈ ગયા બધા અરે વાણી આવી હું લઈ જાય જોડે તો વાલી લીધી છે તે કાઢી નાખી આમ કરે એ તો ચાલે જીવ્યા હા કર વાપરા જેવું આપડે લઈએ પછી એને શું કરવાનું તે શું ને આવું રહેવું જોઈએ તમારે એને કેવું છે કે તમારે વાપરવું ના એ કહેવાય કે એ તો જળ થઈ જાય તમે કહ્યું હતો પાંચ રહ્યા ને હું એકલો કહું એટલે હું એકલો ખોડો દેખો તમે દાદા ભગવાન છે ભગવાન ઘરે એમને બધી હાલે કોણ બધા બત્રીસ 33,000 રૂપિયા ખર્ચે છે બધે એમના હશે